કોણે દીઠી કાલ સવાર, ખોજ પૂરી માં ખોજ અધૂરી, થોડે દિવસે કાળી રાત. બાંધી મુઠી લાખની, ખોલી જારે રાખની, ઉસી પૂછે ઉસી ને, કોને દીધો કોને છે. રાજા વાજા વાંદરા, બે બિલી બે ત્રાજવા, કોની મહેનત કોની ખોટી, કોને કીધો કોને ન્યાય. મનમોતી ને કાચ ઉસી, સાધ્યા નો સંધાય, દવા લાગ્યો જંગલ માં જારે, મોત ન મેલો બાંધે કોણ. બોલી બોલી વેચે પોર, મૂંગા મૂંગા નાચે મોર, પૂતળાઓ ના દેશ માં ઉસી, મન ની ભાષા વાંચે કોણ. બેરા કાને વાગે ઢોલ, ઓઠે તાળા વાહે કોણ, મૂંગા મંતર મેરા મણ માં, સુતા ને ઢંઢોળે કોણ. ઉસી ઉસી લાલ, કોણે દીઠી કાલ સવાર.